નાનપણથી તે 100 વર્ષ નું થાય ત્યાં સુધી આત્મા ને કઈ ખોરાક નહીં, કશું ના થાય. હોનાર સિક્કો ની પડી ગયો ભાઈ, પણ આ તો ભરવાનું કશું અડે જ નહીં. એટલે દાદા એમાં એવું એક દ્રશ્ય, એક પરિસ્થિતિ, એક વસ્તુ નાનપણમાં જે જોઈ હોય 12 વર્ષની ઉંમરે, એ 32-33 જોવે, 60-62 જોવે, 90 એ જોવે, જોનારો એક જ છે. વસ્તુ ફરી, વસ્તુ હું એક જ કહું છું, પણ ભેદ કેમ આવે છે, એમાં ફેર કેમ લાગે છે? તે અનુભવ જેમ જેમ ફરતા જાય એમ બધો ભેદ ફરતો જાય. અનુભવ એક જ પ્રકારનો હતો નથી, 5 વર્ષે એના રમકડામાં જો પ્રેમ હતો તો અનુભવ એમ જ હતો કે આના વગર ચૂક નથી. એટલે ત્યાં આગળ જોતો તો અવિવનો થાય એવું ના થાય. પણ એમાંથી એ થાય કે અનુભવ એમ કે આ નકામું છે, આ નકામું છે. એટલે 20 વર્ષે જે કામનું લાગતું હોય એ 40 વર્ષે નકામું લાગે. પણ આત્મા જે છે એ તે વખતે જોનારો હતો, જ્ઞાતા દ્રષ્ટા હતો. 20 વર્ષે એ જ્ઞાતા દ્રષ્ટા છે, 40 એટલે ત્યાં કોઈ ફેરફાર નથી આવતો. એના જ્ઞાન દર્શન માં ફેર નહીં, પોતે ફેરફાર રહી જ છે. ના, હું એને એમ કહીશ કે એને કોઈ ખોરાક નથી, એને કોઈ ખોરાક લીધો નથી નાનપણથી અત્યાર સુધી, એટલે પછી એમાં વિકાર ને અવકાશ નથી. બહારની ચીજ જ પેટી નથી એનામાં, પોતાની ચીજ જ બીજી પેટી નથી. આપણા શરીર છે એ શરીરમાં જે ઊંચો ભરે 5 ધાતુનું બનેલું હોય ગમે તે, પણ આમાં જો બહારની ચીજ પેટી જાય તો ઊંચે. અહીં કોટો કહી ગયો હોય પૂછ્યા કરે શું કહે, આપડા બધા શરીરમાં આ નહીં કુતું તો બહારનું કેમ બેઠવું એ હોય. એ બહારનું આપણા શરીરમાં કહી ગયું હોય તે પૂછ્યા કરે, જો જે શરીરને ના પહોંચાય એ બહારનું કહી ગયું એટલે પૂછે. હવે આત્મા મારું કહેતા નહીં પૂછે નહીં, પેલા નક્કી કરે કે એની ઇફેક્ટ કેવી છે, એની હાજરી થી બધી ઇફેક્ટ થાય છે. હાજરી છે તો આ છે, આ ના હોય તો આ ના હોય. જેમ સૂર્યનારાયણ ની હાજરી હોય લોક સૂર્યનારાયણ બંધ બંધ છે હાજરી. હા, સૂર્યનારાયણ ની હાજરી થી શ્વાસ ને માટે છે, પોતાના ઐશ્વર્ય થી આ ચાલી રહ્યું છે. કારણ કે આત્માનું જે ઐશ્વર્ય છે એને ચાલી રહી નહીં ઐશ્વર્ય. પણ દાદા એ તો દરેક આત્મામાં હોય છે ને, હોય એટલે દરેક નું ચાલવાનું જ છે, દરેક નું એ પ્રમાણે ઐશ્વર્ય છે. હા, દરેક નું છે, બધું સુખ છે, પણ એને ભાન નથી સુખ નું. દરેક જીવ માત્ર સુખ્યો છે, પણ એને એને પોતાના સુખ નું ભાન નથી, અને બીજાનું જે સુખ છે એવું મને મળે એ એમાં દુઃખી થઈ રહ્યો. એમાં દુઃખી થઈ રહ્યો, બીજાને ગાડી છે માટે મારે ગાડી નથી, એમાં બીજું બહુ દુઃખ છે. ગાડી વાળા જે દુઃખ છે એ દુઃખ તને નથી. ગાડી વાળા નું દુઃખ ગાડી વગર ના હોય ને, તમે લઈ જાઓ કેરી લે ગાડી લઈ જાઓ, હું કઈ બધું મારા માથે આવે તો કહેરાતા નહી તને બે વખત ના, હું કઈ બધું મારે કઈ બધા તારું બધા સાધન જગ્યા નથી, એને બદલે તારું બીજું કઈ પાછું લેવાનું હોય તો હું એ લઉં કઈ બદલે પ્રસાદી એ બરોબર નથી, નકામી હાય હોય હાય હોય આ લુગડું પહેરવું પડે તે રૂપાડી લાગે બધી, આ વીટી પહેરવી પડે તે રૂપાડી લાગે, બધા ધોઈ પડે ને અત્યારે કામ કરે છે એટલે આપડે એને મિત્ર સમાન ગણીએ, એ બહુ લોકો ને હેલ્પી અગર અમને મૂકવા જવાના હોય છે છેલ્લે કાઢી લેજો જયારે ભાગ્યા હતી, મેં તો બારવા જ તેને કાઢી લેજો રાતે મૂકવાની બધી અને પેલો હવે ભેગા થઈ જાય આપી દેજો, ભૂલા પડશે વાલી રે ગાઈ બારવટિયા ભૂલા પડશે કે છે બારવટિયા ભૂલા પડશે ના ભૂલા ભૂલા પડે વિધિ લેવા કઈ બીજી વાતે ચડાઈ જતો પલંગ પથારી કરી ને તે મને બોધેશ લાગે નીચે કરાવડો નીચે કરીએ પલંગ પલંગ હોય એમાં સુઈ ગયા તે તમે કીધું તમે જે કીધું કે એનો નિરંતર ખોરાક નિરંતર એટલે એ સતત રીતે આત્માનું લક્ષ્ય એમાં જ રહે, નિરંતર જે તમે શબ્દ વાપર્યો ને હા કે નિરંતર જે આનંદ માં રહે એ જ એનો ખોરાક આત્મા જ્ઞાતા દ્રષ્ટા ભાવ રાખે અને નિરંતર આનંદ માં સુખ માં રહે, આનંદ રહેવાની જરૂર ના હોય, જ્ઞાતા દ્રષ્ટા પણ જે ખોરાક છે ને એ ખોરાક નો ફળ આનંદ નિરંતર આનંદ છે, ફક્ત કેવળ દર્શન પરમાનંદ પરમ જ્યોતિ છે કેવળ નિર્ભેળ એ પરમ જ્યોતિ છે, એ જ્યોતિ અમે જોયેલી અને નિરાલંબ થયેલા છે, છતાં આલંબન માં રહીએ છીએ, નહી તો છેલ્લી વાત છેલ્લી વાત કોઈ બહાર ના પડે, આ બેટરી વાત બહાર પડી આવે છે ને નિરાવ રેવી છે છતાં લંબન માં છે રસ ફૂડ પાડો કે નિરાલંબ છીએ અને છતાં અવલંબન ના છીએ વિશેષ ભાવમાં દેહ ભાવમાં અવલંબન છે તે અવલંબન વાળો રોક મારતો હોય તો અમે નિરાલંબ થઈ જઈએ બસ બસ રોક નથી મારતા તો બધી અવલંબન મળીએ એ રોક મારે બહુ થઈ ગયું બહુ I don't want. સમજી ગયો સમજી ગયો તેના પૂરતું છે એટલે એ જે આઈ ડોન્ટ વોન્ટ એ બહુ મહત્વની વસ્તુ છે પણ એમાંથી એ થાય દેન વોટ ડુ યુ વોન્ટ વોન્ટ જ નથી પણ એને સમજાવવા માટે આ વાક્ય બોલવું પડે ચાલશે કે નહી પણ નિરાલંબ છું પણ નહીં ચાલે આ તો આવડે ટેકો તું કહો મારે ટેકો દો તું મારે કઈ ટેકો દઉં તું કહી દઉં મને એટલે દાદા એની અનુસંધાનમાં એ નીકળે છે કે વી ડુ નોટ નો વોટ વી વોન્ટ મારે હોય જ નહીં વોન્ટ જ નહીં વી ડુ નોટ વોન્ટ વોટ વી નો અમે જેને જાણીએ છીએ એ અમારે નથી જોતું અમારે શું જોઈએ છે એ અમને ખબર નથી અમારે શું જોઈએ છે એની અમને ખબર નથી અને અમે જે જાણીએ છીએ એ અમારે જોઈતું નથી એટલે જે આ સ્થૂળ દ્રષ્ટિ છે ના ના ના ના ના સામાન્ય લોકો સામાન્ય અમે જે અહીંયા માટે આવીએ આપણે વાત લઈએ મુદ્દાની અહીં શેને માટે આવીએ શેને માટે કઈક જાણવા માટે હવે શું જાણવું છે એ ખબર નથી પણ કઈક જાણવું છે એ નથી જોતું જે જાણવું છે માટે બીજા નથી જતા કારણ ખબર છે કે ત્યાં શું બોલાશે તે શું કહેવાશે તે અને અહીંયા શું જાણવું છે એ ખબર નથી આ પરિસ્થિતિમાં જ્ઞાન શું મળે એ બધું જાણે છે આત્મા જાણવા માટે આવું છું એને ખ્યાલ જ છે કે સંસાર જાણવા માટે અહીંયા એ કોલેજ જ નહીં હું આ જાણવા માટે આવ્યો છું એને ખ્યાલ છે એટલે આમ કરતા કરતા આત્માના પર્યાય પકડતા પકડાતા પકડાતા આખો આત્મા પકડી જશે એ એટલે હિસાબ છે એટલે બધું જાણે છે આ કઈ હું અહીં કઈ સંસાર માટે આવ્યો નથી એવું તમે જે જ્યોતિ જોઈ એ જ્યોતિ અમારે પણ જોવી છે એ તો એવું છે ને એ જ્યોતિ તાર પાસે જ છે તમે જોતા નથી તેનું શું પણ એ નથી દેખાય હા જોયો છે ને તમારે એની કઈ ટેકનિક હશે ને એની કઈ કાર્ય હશે ને એમ કહેવા માટે એનો આધાર તો મેં ઓરડા પૂરા કર્યા પૂરા કર્યા ઓરડા પૂરા પડે છે ગાડી પરથી ગાડી બે રહેવાની ઓરડા પૂરા કરે સ્ટેશન પર મળશે પૂરા કરો એટલે દાદા આ કેના અનુસંધાનમાં આવે છે સામાન્ય રીતે ક્રમિક માર્ગ ની અંદર સાધન કરો જપ કરો તપ કરો સાધના કરો બરોબર એના અનુસંધાનમાં છે કે એ ચાવી કેમ નથી મળતી એવું કશું કરવાનું નહીં કરવાનું હોય તો આગળ આત્મા નથી અને આત્મા હોય તો કરવાનું ના હોય એ કયા ઓવરડ્રાફ્ટ છે એમ એ જ મારું લક્ષ્ય આ આત્મા શોધ સિવાય બીજે બધા રખડે છે ઓવરડ્રાફ્ટ છે બધા આ ઓવરડ્રાફ્ટ તો તમારે ફાઇલો પછી સમજણ પડે ફાઇલ નંબર કાઢો ફાઇલ નંબર અને આ ફવાણી આ ફાઇલ એ બધા ઓવરડ્રાફ્ટ ફાઇલો નિકાલ થઈ ગયો ફાઇલો નિકાલ થઈ જાય સો વર્ષ સુધી ન થાય સો વર્ષ સુધી એ નિકાલ ન થાય એવું જરૂરી છે સો વર્ષ સુધી જીવવું છે એટલે નિકાલ કરવાની ઉતાવળ નથી. એટલે જોવાની ઉતાવળ, આ તો મને બહાર બધા નિકાલ થઈ ગયો એટલે તમને નિકાલ થઈ જશે, દેખાશે ઉતાવળ જવા માટે. અહીંથી ગાડી ઉભી રહેવાની, આપડે સ્ટેશન જવાની જરૂર. કોઈ પણ વસ્તુ ની ઉતાવળ કરવી, ઉતાવળ એક ભૌગોલિક વાત છે. ઉતાવળ તેને તેને આપી વ્યવસ્થિત ચલાવે, વ્યવસ્થિત દેખાય. તમારે તો જ્ઞાતા રસ્તા રહેવાનું છે, ના રેવાય તો જાણું કે અહીંયા આગળ અમુક કારણે લઈને દેખાયું નહી. શું કીધું નિર્બેન તમે? હીરાલાલ ઠક્કરે દાખલો આલ્યો. હીરાલાલ ઠક્કર નું ભાષણ, એમાં કોઈને મોક્ષ જોતો નથી. બધા એક કે છે કમિટી ગઈ જેલમાં, તો દરેક કેદી ને પૂછવા મળ્યું વારા ફરતી, તારે શું જોયે? પેલો કે મને બે રોટલા મળે છે કે પાણી મળે, પેલો કે રૂમ માં મચ્છરા બહુ છે કઈ દોરી આલો, ત્રીજા કઈ ત્રીજી વાત મૂકી, ચોથા એ ચોથી મૂકી. એવા સો કેદી તમે નથી, એક જ જણે કહ્યું કે ભાઈ મને અહીંથી છુટકારો ક્યારે કરો છો, મને છુટકારો કરાવો. એમ કોઈ છૂટવું નહીં, અહીં લાડવા ખાવા છે. પેલો કે કઈ દોરી આલો, અહીં આલો, એ રોટલા કરીએ. એમ બધાને છોકરો આપો, નોકરી આલો, એવું બધું જોયે બધાને. કોઈ છૂટવું નથી, એવું છે. અમને આપડે સો વર્ષ જીવું છું. તમારી પાસે કડા એક વખત તમે બોલ્યા છો કે આત્મા નિરાહારી છે, બધો આહાર કેથી આવ્યો? ખબર નહી હતું ભેજું છે ઉંમર થી શંભર જે નિરાહારી છે એને આહારી બનાવી દીધો. તમે જે કીધું કે આ પૂદગલિક છે, પૂદગલિક હવે એ પૂદગલિક છે માટે સારું છે, ખરાબ છે, યોગ્ય છે, અયોગ્ય છે, શું છે પૂદગલિક છે એનો વાંધો શું છે? પૂદગલિક તો આપણે જો નાતા દસ્તા છે ને તો કડવું પૂતગલ મીઠું પૂતગલ આપણે અસર કરતું નથી. પણ જ્યાં સુધી એમાં ટેવ છે પેલાની પેદાશ ગરવાની ત્યાં સુધી એમાં ઉપાધિ એ હાથ ના ગાલીએ તો કઈ નથી. અને હાથ ગાલશો તો એક દાડો લાભ થઈ જવાનો છે, કારણ કે જે રસ્તે ગયા ચાલી રહ્યા છે એ રસ્તે લાભ ન જ આવવાનો. કારણ ઘણા રોગ મટી ગયા, ઘણા રોગ મટી ગયા. હવે અત્યારે જે રોગ છે તે ઉત્તમ છે, ઉત્તમ એટલે તે ખરો પણ દેખાતો નથી. પણ જેમ જેમ ઉદય આવશે તેમ પ્રગટ થતો જશે, નીકળતો જશે. સ્વાતંત્ર તો બહુ સારો લાગશે. શું સર્ટિફિકેટ આપી? સર્ટિફિકેટ આપે બે લાખ નથી આવતા તમારે તમારે બોલાય જ નહીં આવે. તમારે તો પ્રેમ પ્રેમ ને પ્રેમ બે સર્ટિફિકેટ મને દેખાડી ગયા ને લાગ્યું કે ભરગી નથી આપે, ભીન નથી આપે. પેલા આપતા હતા એ ભીન આપતા હતા દરેક વસ્તુ. એવું નથી આપતું કે ભીન આપતા હતા સમજો આપે સાચું આપે મેં જ આપ્યું છે. તમે કરે શું સર્ટિફિકેટ આપી છે તો કહે તો નહીં કે બે થી શરૂઆત થઈ ગઈ ને રસ્તો આ લેવો જોઈએ મારા જેવો પ્રેમ પ્રેમ ને પ્રેમ બોલે તો પ્રેમ આત્મા સિવાય દરેક વસ્તુ ના ખોરાક ઉપર આધાર છે. એ જો કોલેજ થી શરૂ થાય 17મા વર્ષ થી એનું હોમવર્ક શરૂ થઈ જાય તો ઘણું જ્ઞાન થવા મળે. તો એ માણસ 20મા વર્ષે જે વસ્તુનું દર્શન થાય 40મા આત્મા સિવાય દરેક વસ્તુ ખોરાક ઉપર નબી છે, ખોરાક ઉપર ટકે છે. ત્યારે આત્માનો ખોરાક શું એ જ આપણે વાત કરી અને એ જો ખ્યાલ આવી જાય ના આજે આ બુકમાં છે એ જે આખું વાક્ય છે એ વાક્ય નો પ્રચાર. કારણ કે તો એને બધા ખોરાક જઈ રહ્યા એ જ તમે ત્યાં મૂક્યું છે. ત્યારે આત્મા ને ખોરાક ન હોય, બધી ચીજ ને ખોરાક. અને તે આ ખોરાક ની શોધખોળ મારી છે, આ આગવી શોધખોળ મારી સમજો ને. અત્યાર સુધી કોઈ એને ખોરાક કર્યો નથી અને શોધખોળ કરી નથી કે આ ક્રોધ ને ખોરાક હોય છે. પુષ્ટિ કહેતા હતા, પુષ્ટિ કે ખોરાક ના કહેતો પુષ્ટિ કે ના. એટલે આ શોધખોળ જુદી જાત ની છે. આ બધાને ખોરાક અને આત્મા ને ખોરાક નથી. એટલે એ પ્રશ્ન થયો કે આત્મા નો ખોરાક હોવો જોઈએ કઈ. એટલે એને મૂળ ખોરાક જ નથી, એનો ખોરાક આ છે જે છે તે. બીજો ખોરાક પોતે પોતા થકી જીવે છે, પોતે પોતાના પ્રાણ થી જીવે છે, પોતે પોતાના એનાથી ભોગવે છું વૈભવ માં ઐશ્વર્ય, પોતા પોતાના ઐશ્વર્ય થી જીવે છે. પારકાને કશું લેવા દે. એટલે દાદા હું શું કહેવા માંગુ કે યૌવન માં જો આ ખ્યાલ આવે કે કામ ક્રોધ લોભ એ બધાનો ખોરાક છે, એને ખ્યાલ આવવા મળે તો બહુ. એટલે તો એનું જે કામ અને એ તમે જે અમેરિકામાં કર્યું પેલો 10 યર્સ ને ટીનેજર્સ જે બધા ભેગા કર્યા એ મહત્વનું. મને કે નટુ કાકાને જ્ઞાન આપવાથી હવે કઈ વળવાનું નથી, પણ આ ઉંમરે જે આવશે જુહુ ઉપર ત્યાં એ જ કરવાનું છે કે બધા કોલેજ જનારા બાળકોને આ એને પહેલા પહેલું આપવાનું છે. આ વિટામિન આપ્યા પછી બહાર સંસારમાં જાય. એટલે ત્યાં આગળ એ બાંધવાનું આ પરવાનગી પછી એનું પૃથ્થકરણ કરવું ફાવે. પછી આવું કોલેજમાં ઝઘડા વગેરે ના કરે, એવું તો ઝઘડા થતા જ મટાડી આવે. એવા ડાયો હોય ઝઘડા થતા હોય તો મટાડી આવે. એવા આ તો જાણે કે હવે હિન્દુસ્તાન કાલે બરબાદ કરી નાખવાનું છે એવું એવું બહાર છે. હુર્યો હુર્યો હુર્યો કઈ બહાર જ નથી કોઈ જાતે વિચાર. કઈ તો થવું જોઈએ ને. બાકી આપણા સંબંધમાં ઠેર પહોંચ્યા છે, ખેત ની વાત અહીં નીકળે છે, એ વાત આપણે બધાને સમજાઈ ગઈ. બહારના લોકો હોઉં પેપર વાળે હોવું સૌ પડી ગઈ છે. આ વાત ખેતની આપણું એક જ વાક્ય છે, સુવાક્ય લખે છે ને, તો એક વાક્ય બહુ થઈ ગયું. એક વાક્ય વર્લ્ડમાં કોઈ જગ્યાએ હોય નહીં વાક્ય સાર. કારણ કે આત્મા જોયેલું છે. ફેરફાર તો થવા જ મળ્યો છે, પણ કાળ રાખ્યો નથી. અને માણસો એટલા બધા તૈયાર થઈ ગયેલા છે આજના છોકરાઓ છોકરાઓ કે આવે આવી ગયેલો છે, ફેરો તો વાર ના લાગે એવું, ફેરો તો વાર લાગે નઈ એવું થઈ ગયું. શું થયું? આપણા દેશ ના બાળકો આપણી 200 બાળક રહેતા બી છે. દાન માં 200 આપે એ દેશ ને, અને પછી આપડા બાળે દેશ પરદેશ શું કે આપી હદે આપડો દેશ કે એમ નહી દાદા. એ અત્યારે જે થઈ રહ્યું છે એ વ્યવસ્થિત થઈ રહ્યું છે, એમાંથી જ આખું એક વખત અંધકાર આવી જાય એટલે પ્રકાશ ઉભો થાય. આ છેલ્લી કક્ષા છે, આ જબરદસ્ત ક્રાંતિ નું છેલ્લું સ્વરૂપ છે. જે ક્રાંતિ ઊંચા ઊંચા ઉભું રાખશે એવી બધી ક્રાંતિ છે, કુદરતી ક્રાંતિ, કુદરતી રીતે. આ બધા તો નિમિત્ત છે બિચારા, પ્રધાનો વધારે બધા નિમિત્ત છે. શું કહ્યું? કુદરતી ક્રાંતિ છે એટલે એ જે આખું ચાલી રહ્યું છે એ ક્રાંતિ બધું આને ફળ આવે છે. બધું અને એવું નતું કે આ પેલા કઈ સુખ હતું એવું હતું નહી. પેલા સુખ હતું કોઈ કે 500 વર્ષ ના ભયંકર ચડ્યા કરે દેશ. શું કહ્યું? એ મુસ્લિમ રાજમાં કશી પ્રગતિ કશું નહીં, અને માથે ઓળી ઓળી બૈરીઓ કાઢવાની, છોડીઓ ગોળીઓ બધું ઓળા પહેરાય પહેરાય, જ્યાં ઓળો ઉગડી ગયો ઢોળે દેખાય ઉઠાઈ જાય છે. એ તો શાકભાજી જેમ વસ્તા હતા, આ શાકભાજી લઈ જાય છે વાડી બધી એવું એ મહાવીર સુધી બધા લોકો જોયેલું પછી છે તે ભયંકર. તો કાળ બહુ ઊંચો આવ્યો છે અત્યારે, જે ડેવલપ પ્રજા થઈ છે આ આત્મા સમજવા માટે આટલા બધા ભેગા થતા છે? ના થાય, આત્મા ની વાત જ કોઈ જરૂર નથી. પૈસા છે નથી મળે એ બધું મોહ ઓછો થઈ જાય. મોતી મોહ ભાગી ગયો, મોતી શબ્દો થી સમજણ થી મોહ નથી ભાગ્યો, મોહે મોહ તોડ્યો. અને પૂછારીઓ જીવન કેવા જબરદસ્ત છે ભાઈ, લોકો ને શિખન કરાવે ને આપડે દહીં કહીએ કેમ તમે શિખન નહી, ઓટલો દહીં ખાવાનું કઈ ચીકી બાજી ડોક્ટર પોતાના ખેતર માં ખાવાનું નહીં કહ્યું ચીકી બાજી જો ખાવાનું છે ને સરસ તો આ શીખ્યો છે. મારે જે માગું એ આપે મને ખોરાક, જે વખતે જે ટાઈમે જે માગું એ ખોરાક આપે, બધા ટીકી પટતું ને પસંદ નહીં પસંદ નહીં ટીકી અને પસ્તું જતા કોઈ આવતું એ મહત્વ. કઈ જો તમારી દુનિયા છે અમારે શીખે નહિ, થોડા મત થોડું નહીં, પણ અમારે સારું રહ્યા નહીં આગળ પછી. સાર જીભનો સ્વાદ બહુ ઊંચો છે. જે 20 વર્ષના માણસ ને જે સ્વાદ પારક શક્તિ હોય એટલી અમારી જીભ 30 વર્ષના ઉંમર જેવી જીભ છે. એટલે પારક શક્તિ છે કે ઊંચા ઊંચો સ્વાદ છે, પણ તે દેહ ને ગમે ખરો. મેળ પડે નહી, બરોબર પરવડે નહી, પરવડે નહીં. આ પાછું બીજું શું કે અવરું આવ્યું હોય તો બોલવાનું નહીં, કશું બધા બોલીએ નહીં. શું કારણ છે કે અમારે પેલું, હું તો ઉઠતો હવાના પર માં એવું કરું કે નાસ્તો જવા આજ એવો આવે સારું, જરા કઈ વધારે મીઠું પડેલું એવું, એટલે હું પસંદ કરું છું જયારે આવે તો. કારણ થોડું ખવાય આપણાથી વાગે છે ને, તો અમેરિકા માં ગયા ખાલી પસંદ કરું કે હા નાસ્તો. કારણ બહુ સ્વાદિષ્ટ બન્યા શું થાય, આ દેહ નો સ્વભાવ છે નાખ્યા જ કરે, કોઠી ખાલી હોય ને નાખ્યા. આ લોકો અહીં બધું કરાય છે તો અહીંયા લાવી નાખી દે, અહીં બધી આવી હોય છે તો ગાડી ને તિયારો લઈને પછી નાખે, અને પછી ઓ એમાં બોલે ચેલ્લો નીકળી જાય. રાખી કોટી પર રહી ગઈ આપડે, વાહ નીકળી ગઈ. એવું માન અમારે સર બીજી વખત જમા દે તરત બેસીએ, અને બેઠા બીજા વખત બેઠા પછી તમે કહો કે જમા દે ત્રીજી વખતે બેસીએ. એવું અમારું કાળી નહી રામ તારી માં ફરી બે આવી છે કા, એવું સારું નહીં સારું નક્કા. અને એ તેવું તો પહેલેથી જ છે, જ્ઞાન નતું તો કારણ બહાર હમણાં જયારે ગયો એટલે ના ના તો બે જવા એટલે બે જવું, બસ બહુ આગ્રહ બાગ ને જવું નહીં એમથી જરાક ક્યાં છે બે જવા. મનમાં તો એમ જ હોય કે ઘેર બુઆ બુમ કરશે બધા બા ને બધા, એવો જ આવું કરો છો તમે આમ, એટલે હું કહું થોડું અહીંયા આગળ પછી ઘેર કહું નહીં કે હું ખાઈને આવ્યો છું ત્યાંય કહું. એટલે આવું આવું કરતો પહેલે, એટલે એમનું રાખીએ એમનું રાખીએ. અને કોર્ટ તો કરાય નહીં, ખાતી વખતે કોર્ટ કાઢીએ તો ભયંકર ગુનો છે. કારણ કે એને એને ખવડાવનાર ને અનુભવ થવો જોઈએ કે આ ખારું હતું, તો પછી આપણે બોલાવી જરૂર શું છે. ખવડાવનાર ને અનુભવ થાય કે ના થાય તમને કેમ લાગે, જો બધી રાહ ના જોઈ જોઈએ જોવાતી નથી ને, ઘડી ખાવી હતી પણ આ બોલ્યા નથી તો આ તો ધોળકિયા સાહેબ ના જેવા થઈ ગયા કે છે એવું લાગે ને બધા. જો ના હજી બોલતા રહ્યા કેવા સરસ દેખા, કેટલી બંકી કરી નાખી. એ આજે જે તમે કીધું ને એ આજ પૂરતું જ છે. શું ખબર કાલની તમને, ના ના એનું કારણ છે કે કોર્ટમાં હોય છે ને કોર્ટ ઉઠતા સુધી સજા એવી હોય છે, કોર્ટ ઉઠતા સુધી સજા બસ એમ. ગમે તે વાત સાથે સુગર કોટેડ કરી હોય તો પણ ભાઈ ટોણ હોય તો ખબર પડી જાય, સુગર કોટેડ હોય તો ટોણ ખબર પડી જાય, સમાંતર ખબર પડી જાય ભાઈ ટોણ મારે. હા ટોણ મારવાનું જે છે એ ટોરપીડા જેવા છે, શું કહ્યું એ ટોરપીડા બંધ કરીએ લડે તો સારી છે ને, એ તો આપણે ના થઈ ગયા બંધ થઈ ગયા. એટલે ટોણા મારવાનું ગમત કર્યું એ તો આપણા મનમાં ટોળવાની કે એને ઉતારી પાડવાની ભાવના વગર કરવી. આપણે હું કરું ઘણા જોડે, પણ નહીં એને બધાને ખરાબ ના લાગે. હું ગમત કરું ટોળો તો વાંધો ને ખરો નહીં જરાય નહી નટુ કાકા જે કઈ વાત કરે ને એ ખુલ્લા દિલ થી વાત કરે. હું 3 દિવસ તેજી સે રહ્યો ને પાણી દરાય કરવું પાણી કરે તો પહેલું ખાખડે કરવું અને આપડે ચાલે કરે પાણી ની બહાર જઈ ગઈ આપડે ઘરમાં ખબર રહી છે નાટક માં અત્યારે હોય ને એવું ના યાર શું હોય ત્યાં મોટી કહે છે નાટક માં અત્યારે ખુશી ખુશી એક કઈ થયેલું હોય એક હોય હોય કાળું હોય તમે બીજા એક બાકી હવા કાઢી નાખે ગુનો નથી, પંક્ચર પાડે લાલ તો જોયું મારો લાલ નીકળી ગયો નીકળી ગયો an incidences incidence photography na hoy pane ekoni photography hoy incident to nirantar tayar karche accident to bolna hoy incident to dala tayar karche accident jo le તેથી આપણે કહ્યું અને એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝ. એ તો એક જણ એવું બોલે તારા નીકળી ગયું રાખ્યું મારા બાબા ને ફરવાના અચાનક થઈ ગયું અચાનક હતું છે કઈ જાતનો માણસ એટલે રાખી નીકળ્યું એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝિસ વિથ ફોટોગ્રાફી એના એ શબ્દો જે રાખે છે બહુ સારું લાગે કેટલાક નામ ભાવી ના બે કપડે ના આપો બધા હોય તો આપજે ના હોય ને એવું વાત આપડે લક્ષ્મી જ્યાં છે ત્યાં ભરી પડી પણ આપડા મહાત્મા કે કોમન છે બાબુ હાઈ બઉ બધા કાળા બજાર જેવું નથી આપડે કાળા બજાર એટલે વાસી તો ખુબ આવેલું કોઈ બધું બધા ના રૂપા દુનિયા નું બધા પણ આ ચોખ્ખા છે મહાત્મા મહાત્મા દુનિયાના ચોખ્ખા નંબર ચોખ્ખો કેવા માલ એ તમારે મારી જોડે આવતા ખબર પડે તમારે ઘડિયાળ ઘૂસી ગયા હોય બધું બધું કશું હજાર માં આવે જાય માણસ જ ના હોય આ તો જયારે સૌથી જયારે માણસ જ દુનિયામાં કોઈ ડર હોય હા માણસ હોય કરે તીર્થંકર ને આપણું શું નામ મહાવીર ભગવાન ને મહાવીર ભગવાન ને બીજા ચોવીસ તીર્થંકર અજીતનાથ સંભવનાથ હવે નમો સિદ્ધારામ કહે છે